સાચું ઘા લાગે એવું બોલે કે બોબડા થાય, અને કોઈનું હાભરે નહીં તો બેરા થાય, કોઈની સાચી વાત ના સામે બેરા થાય. ઘણા ની જીભ અચકાતી હોય, ઘણા ની જીભ અચકાતી હોય, જૂઠું બોલનાર હોય, અચકાતી હોય જૂઠું બોલનાર. આપડે સમજ્યા ક્યારે કેવાય કે આ તો જ્યાં થયું ત્યાં બંધ થઈ ગયા હતા, તો કઈ કઈ ફોર બાકી રહે થાય નઈ ત્યાં ગણું કિંમત નું આપડે સમજ્યા. બે જો થતું હોય તો પછી મુસ્લિમો ને એ થાય છે, ફોજ વાળ એ થાય છે, આપણે થાય ફેર જ ના રહે. કિંમત નું સમજ્યા કે મારી નું સમજ્યા, તો આ તો જ્યાં રહેતો ત્યાં બંધ થવું જોઈએ, કંટ્રોલ થવું જોઈએ. મહિના માં એકાદ બે થાય તો ઠીક છે, નહી તો બિલકુલ બંધ એ સમજ્યાનું ફળ, નહી તો સમજ્યાનું ફળ ત્યારે આપણે જરૂર દેખાય. આપણે કેમ લાગે છે બરોબર છે? આપણે વાંચેલું ન કરવું છે, ઠંડક આપે એટલું. સુદાનંદજી કે છે કે લાખ નાની પૂરતી વાત છે, નાની પૂરતી વાત છે, ઠંડક આપે એટલા પૂરતી. કઈ ફળ ના આપતી હોય તો આપણી જ ભૂલ છે, એમની ભૂલ નહીં. સુદાનંદજી એ એક ઠેકાને કહ્યું છે, લાખ બાત કી બાત રહી તો કુ દેવી બતાય, જો પરમાત્મા મદદ હે રાગ દ્વેષ તજ ભાઈ. એટલે જે રીતે આ જેને આપ કહો છો એ પ્રમાણે જે ઓછું થાય તો એ કરવાનું છે, બાકી તો સુદાનંદજી એ કહ્યું. લાખ બાત કી બાત રહી તો કુ દેવી બતાય. સિદ્ધાનંદજી સિદ્ધાનંદજી એમ કહ્યું છે સિદ્ધાનંદજી એ કે લાખ બાત કી બાત રહી, લાખ બાત કી બાત હૈ તો કો દેહી બતાય, તો કો દેહી બતાય, જો પરમાત્મા પદ ચહે, જો પરમાત્મા પદ ચહે તો રાગ દ્વેષ તજ ભાય, તો રાગ દ્વેષ તજ ભાય. સારું, બધા પરમાત્મા પ્રગટ થયા તો બધું જશે, બધું રાગ દ્વેષ એમને રાગ દ્વેષ થાય. પરમાત્મા પ્રગટ કઈ કરાયા નથી. શું આપનું નામ? અમુભાઈ પૂતગલ નું નામ છે. પૂતગલ નામ તમે કોણ છો? હું તો આત્મા છું. આત્મા તરીકે અત્યારના તો આત્મા કેવી રીતે? હું આત્મા છું, પણ આત્મા તરીકે કેવું કેવી રીતે? આત્મા છું એ બરોબર છે, એટલે અમુભાઈ ને અપમાન કરે તો તમે એને સ્વીકારતા નથી ને? આપડે શું લેવા છે? પૂજલ નું નામ અને પૂજલ આપડે શું લેવા છે? ઉચ્ચ પદવી પ્રાપ્ત નથી થઈ, એટલી ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ નથી. કારણ કે કોઈ કઈ કહે તો પછી મનમાં થોડુંક રે ખરું. પૂજલ ના નામ ને આપડે લઈને ફરીએ એ તો મુસ્લિમ લઈને ફરે આપડા મન મારી ના ભક્તો માં શું કે જો દુકાન ના પડ્યો તો નિશ્ચયથી આત્મા અને વ્યવહાર થી ધીરુભાઈ. હા, નિશ્ચય થી આત્મા તો છે, નિશ્ચય થી તમે વ્યવહાર થી ધીરુભાઈ તો ધીરુભાઈ નો વ્યવહાર છે, અપમાન કરશે. આપણે નીચે નથી ને, એટલે આપડે બીજું કશું પરિણામ ના થવું જોઈએ. પરિણામ થાય છે એટલે વાત ખોટી છે. તમારી મારે ત્યાં વાતો કરે છે. પાંચ કારણો થી કાર્ય થાય છે. પાંચ કારણો થી કાર્ય થાય છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ ને પુરુષાર્થ. એમ કે છે કે પાંચ કાર્યો થી પાંચ પાંચ કારણ થી કાર્યો થાય છે. પાંચ કારણ થી સ્વભાવ, પેલા કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ. અને પુરુષાર્થ આ પાંચ કારણો થી કાર્ય થાય છે. પછી પૂર્વકર્મ અને નિયતિ તમે કેમ કહો છો? હું કહું છું પૂર્વકર્મ શું આપે છે? પૂર્વકર્મ અને નિયતિ એ બે શું છે? એને પૂર્વકર્મ અને નિયતિ પૂર્વકર્મ એ પૂર્વકર્મ અને નિયતિ એ શું છે એમ એમ જાણવા માંગે છે. એક જ છે કે જુદા બંને એક જ છે કે જુદા જુદા જુદા જુદા કયા છે માટે જુદા જુદા હોવા જોઈએ. જુદા જુદા જુદા જુદા જુદા જોવા જોઈએ. જુદા જુદા તારે ભગવાન જુદા લખ્યા જુદા છે માટે જુદા લખ્યા. તો હવે હવે આ નિયતિ ને પૂર્વ કર્મ એ સંબંધી આપ સમજાવો. નિયતિ ને પૂર્વ કર્મ સંબંધી આપ સમજાવો. બે જુદા જુદા કેમ છે? એ બે જુદા જુદા કેવી રીતે છે? નિયતિ કુદરતી પ્રવાહ છે. આ જીવ માત્ર પ્રવાહમાં જ છે, નિરંતર પરિવર્તનશીલ જ છે, આગળ પ્રવાહમાં જ છે. એ કુદરતી પ્રવાહ છે. અને પૂર્વ કર્મ પોતે અહંકારે કરીને દખલ કરી લે છે. એ પ્રવાહમાં દખલ કરી ચાલુ પ્રવાહમાં પોતે દખલ કરી અહંકારે કરી એમ નામ પૂર્વ કર્મ. પણ જે પ્રવાહ છે એ જીવને કેમ લાગે વળગે છે? એ પ્રવાહ જે છે એ જીવને કેમ લાગે વળગે? કેવી રીતે લાગે વળગે? જે પ્રવાહ છે એ જીવને લાગે વાગે કેવી રીતે? જીવ પ્રવાહમાં છે. પ્રવાહમાં છે પણ પૂર્વ કર્મ તો એને નડે છે એમ આપણે કહીએ છીએ. પૂર્વ કર્મ નડે છે એમ આપણે કહીએ છીએ. પૂર્વ કર્મ નડે છે એમ આપણે કહીએ છીએ. આપડે કરીએ છીએ તો નડે છે. દખલ ના કરી પછી વગર એટલે કે દખલ ના કરીએ. સુખ દુઃખ ની લાગણી અનુભવે છે જીવ. સુખ દુઃખ ની લાગણી જીવ અનુભવે છે. સુખ દુઃખ ની લાગણી જીવ અનુભવે છે. અશુભ થી અશુભ કર્મ ને સુખ થી સુખ કર્મ એમ સુખ સુખ ને દુઃખ ની લાગણી જીવ અનુભવે છે. જીવ હોય છે ત્યાં સુધી પછી નહીં લાગણી અનુભવે ને પછી લાગણી અનુભવે ને બે ફરજ હું અનુભવી છે ત્યાં સુધી સુખ સુખ લાગણી અનુભવે પછી હું અનુભવ પણ હું અનુભવી થયું એમ નિયતિ નિયતિ જે છે એ જીવ ને શું અસર કરે છે? તો કામ જ કર્યા કરે. નિરંતર એ બાજુ પ્રવાહ લઈ જ જાય છે. લઈ જ જાય છે આગળ. એ તો જો વચ્ચે દખલ ના હોય તો મોક્ષે સીધું લઈ જાય. એટલે જીવે કઈ કરવા જેવું ખરું કે નહીં? જીવે કઈ કરવા જેવું ખરું કે નહીં? પછી કરવા જેવું હતું જ નહીં. પણ અહંકાર ઉભો થાય, બુદ્ધિ ભી થઈ ને એટલે અહંકાર ઉભો થાય. અહંકાર ઉભો થાય દખલ કરે છે. જો બુદ્ધિ ના વપરાય તો કલ્યાણ થઈ જાય. પણ બુદ્ધિ વપરાય વગર રહે ને છે બુદ્ધિ દખલ થયા વગર રહે. આ મારા જ્યાં બુદ્ધિ જતી રહી હોય ત્યાર પછી વાંધો નહીં. તે પ્રવાહમાં જ આવ્યો. પ્રવાહ એટલે ઉદય કરનારથી. શું કહ્યું? ઉદય કરનારથી એટલું જ રહેવું એમના પ્રવાહમાં. એ મોક્ષે જાય છે. તો મોક્ષ ના જવું તો જવું પડે. ના જવું હોય તો જવું પડે. ના જવું હોય તો જવું પડે. નિયતિ લઈ જાય છે મોક્ષે. નિયતિ મોક્ષ લઈ જાય છે. નિયતિ નિયતિ માં દખલ કરી અહંકાર થયો બુદ્ધિ થઈ એમાં તો ઊંચે લઈ જાય કે નીચે લઈ જાય છે? નિયતિ ઊંચે લઈ જાય કે નીચે લઈ જાય છે? નિયતિ ઊંચે લઈ જાય કે નીચે લઈ જાય છે? નિયતિ ઊંચે લઈ જાય કે નીચે લઈ જાય? નિયતિ લઈ જતી નથી. એ તો અહંકાર નકલ કરી. પણ નિયતિ દાદા એટલે કર્મ ની નિર્જરા ને? ના, નિયતિ તો એને આગળ લઈ જાય એટલી. આગળ કરાવડાવે અને ભોગવડાવે. ભોગવડાવે નિર્જય કરાવડાવે. શું બંધાય કરાવે ને કર્મ કરાવે. પણ આપડે દખલ ના હોય તો આપડી પાકી દેખલ. હું કમાયો આ વર્લ્ડ માં? કોઈ કમાયેલો કયો? કોઈ સંદાસ ગયેલું? કયું સંદાસ? કોઈ ગયું છે? સંદાસ જવાની શક્તિ છે કોઈ ના દુનિયામાં? સ્વતંત્ર શક્તિ. નિયતિ શું કર્યું એને? શક્તિ આપી. નિયતિ એમાં શું કર્યું? શક્તિ આપી સંદાસ જવાની શક્તિ આપી. નિયતિ નિયતિ કરી રહી છે. સંદાસ તમારે કર્યું, તમારે કરવાની જરૂર છે. નિયતિ બધું કામ કરી રહી છે. સવારે ઉઠાડે છે, નિયતિ ઉમેરા લાવે છે, નિયતિ બધું નિયતિ જ કરી રહી છે. પૂર્વ કર્મ કરી રહ્યું છે એમ નહીં. મારે કશું કરવાનું છે? પૂર્વ કર્મ કરી રહ્યું છે એમ ના કહેવાય. પૂર્વ કર્મ તો પૂર્વ કર્મ બોલવાનું નહીં. એ જોખમ છે બોલવાનું નહીં. ઉદય કરતા આધીન લેવાનું તમારે. એટલે એ જ કહું છું કે પૂર્વ કર્મ એને આધીન દેવાનું એ તો આપણે સમજીએ. આપડે આધીન દેવાનું પછી નિયતિ શું કરે છે? એ નિયતિ માં આવ્યા. અને પૂર્વ તમને આધીન ના રહો અને દખલ કરો તો તમારે દખલ રોક્યા હતા. બરાબર દખલ કર્યા કરે નહીં આ લોકો ને. દખલ તો જાણે કે બે માં કે નથી કરતા. ચા મળી આવી પૂર્વ કર્મ જે છે ત્યાં મળી આવી તો તમે શું કરો? પૂર્વ કર્મ આધીન ત્યાં મળી આવી રોજ સરસ આવે છે તો પછી તમે શું કરો? તીકડે એટલે શું કરો? તમારા ભાન નથી ત્યારે આ ચા તમારી મળી આવી એટલે કલ કરી પાછું સંસાર વધ્યો આવ્યું જે એને એને પોતે અપનાવી લીધું તો તમે તમારે બચાવી લો વાંધો નહીં પણ એ ચા મળી આવી શું એ તો કૃપા કરી એ દખલ કરી કે જીવતા મારા જીવતા મારા શરીર ભરવું ના પડે એની આજે નાશ મળ્યું શું કહ્યું? જીવતા મરાય તો ફરી મરવું ના પડે નિયતિ નાશ નું કહ્યું શું કહ્યું? જીવતા મરી જવું પ્યાલા ફૂટ્યા પણ નહીં કશી અસર નથી જે લાખ રૂપિયા નું ગજું કોઈ અસર નથી શું કહ્યું? દરેકે દરેક જીવ ની નિયતિ પ્રમાણે કાર્ય કરવાનું હતું એને કઈ કરવાનું હતું સંસારમાં દરેક જીવ ને નિયતિ પ્રમાણે જ કાર્ય કરવાનું એટલે કઈ કરવાનું જ નહીં નિયતિ પ્રમાણે થયા કરે એટલે પછી કરવાનું જ નહીં ના કરે તમે કર્યા કરે એનો અજ્ઞાની ભ્રાંતિ વાળો છે ને એ દખો કરે છે નાની છે આજે આપ છો એમ કે તો આપણે હવે શું છે જે સહજ રીતે જે આવ્યા કરી છે એમ ચાલ્યા કરવું એટલે મુખ્ય કહ્યું છે અમુભાઈ જબાવજે કહ્યું છે કે જ્ઞાની પુરુષ ઉદય કર ને અધિન્દ્રિય એનો વાત શું તમને જાય છે પોતાપણું ના ભાઈ અને પોતાપણું એ પોતાપણું થી આ નિયતિ બગડે છે મેં તો મોક્ષ જ જાય સીધો ત્યાંથી નીકળે સીધો મોક્ષ જ ચાલે પોતાપણું આવે છે ને જોયેલું નહીં પોતાપણું લાખ કમાય 5 લાખ કમાયો તો સાચી ગાડી ખોટ ગયા ભગવાન ગાડી માં સાત સાત નોટ ટેબલ માં ઉદય કર નાખી અને કમાયો તો ઉદય કર નહીં બોલતો એક સેન્ટ પણ ધર્મ પાડ્યો નથી એક સેન્ટ જીવે ધર્મ પાડ્યો નથી કમાયો તો હું ગમે ખોટ ગયો ભગવાન ગાડી માં સાત સાત નોટ ટેબલ બીજા કોઈ પોતાના દોષ ભાજન થાય અને પછી દોષ પોતાના દેખાય નહી તો છૂટવાનો માર્ગ નથી દોષ પછી આવું બોલે ખરો પણ બહાર નીકળી આપડે કે તમે બહુ દોષ છે તમારામાં ભગવાન પાસે બોલવાનું એટલે ખરે તમારા દોષ તમને કોઈ દેખાય છે જોવે તો દેખાય અંધારે શું દેખાય અંધાર છે ભગવાને વીર ભગવાને શું કહ્યું લોકો ઉઘાડી વાંચે અંધાર છે ઉઘાડી પોતાનું હિતાહિત નું સાધન જ નથી એનું શું જોઈએ તો આપણે લાગે છે મોક્ષ અભિલાષાનો દોષ ના દેખાય અને સાથે તમારે પોતાના દોષ કેટલા દેખાય નિરંતર નિરંતર એટલે કેટલા આખા દામ 25-50 દેખાય જ કરે તો રોજ દેખાય 100-200 દેખાય જ કરે દેખાય જતા રહે પાછા ઉભો ના દેખ્યો કરતા ભાગે તો દેખાય શક્તિ ક્યાંથી આવે દોષ દેખાય તો બધી કલ્યાણ થઈ ગયું બેભાન અવસ્થા તમે કદાચ ચિંતા થાય છે ના કેટલા વર્ષ નહીં આઠ નવ વર્ષ તો ના થાય બધું રે કઈ નથી ઉતરા ઉતરા કેવું સુંદર ચિંતા થઈ તો પછી જાણવાનું અવતાર બંધ આવી શું કાઢવાનું ચિંતા એ આટલું ધ્યાન કહ્યું ધીરે ધીરે નામ આટલું ધ્યાન કહ્યું હવે જાનવર આવતા બધા એ મનુષ્ય થઈને આપણે જૈન થઈને આપણે શોધે કરું અને રૌદ્ર ધ્યાન નરગતિ થાય એ કરો ગુસ્સે થયા કે લોભ કર્યો લોભ એટલે શું કે પોતાને હોય તો સમાન હોય ને ગાડું ચાલતું હોય તો તો હા એવું હોય હા એ કર્યું એમને લોભ કહેવાય તો લોભ કરે એટલે શું બીજા પણ ઓછા થાય મારી પણ વધે એમ નમલો બોલું ને ભાવના કેવી પોતાને પણ હોય ના હોય તો ઈચ્છા થાય, પોતાને હોય ગાડું ચાલતું હોય તેના માટે જોડે લઈ જાય તો વાંચી દીધું, જોડે લઈ જાય ખરું જઈને મને થયું હોય મહાવીર સ્વામી ના થયું તો આપડે વિચારવું જોઈએ બધું આવતા બહુ બગાડવા મનુષ્ય જૈન નો ધર્મ મળ્યો વિતરાગની વાણી સાંભળી સતંગ પણ જોતા હતા એમ ત્યાં જાઓ મીનિંગ લેસ કેમ લાગે ચિંતા થાય જીવન કેમ કહેવાય ચિંતા એટલે ભગવાને શું કહ્યું રાય માત્ર ઘટવદ નહીં દેખા કેવળ નામ એ નિશ્ચય કરીએ કે જે આ રીતે રોજ ચિંતા ધ્યાન છોડી દેજો બધું દેખાય બીજું થોડું સમજવું જોઈએ આપડે કરતા એ કયા કરે સમજવું તો જોઈએ જોખમ ને ના જાણું છે ત્યારે લખ્યું હોય 400 વર્ષ શા માટે લખે છે કે અહીંયા જોખમ છે ચિંતા ના થાય જીવન તમે ખરું એવું જ હોવું જોઈએ કેમ કરતા નથી દિશામાં છીએ એ દિશામાં છીએ દર્શન કરવા આવ્યા તો આજે જ કામ નીકળી જાય પણ તમારે ભાવના ક્યાં છે બહાર કાઢવું છે એવું ભાવના છે તમારું આજે નીકળી જાય દર્શન એક દર્શન કરે નહીં તો તમે જે માગો આપે જે માગશો બોલો શું કહ્યું શું કહ્યું બીજું કઈ શોધ મારું કહ્યું શું કઈ બોલો છે આગળ પછી આગળ બોલો એક સત્પુરુષ ને શોધી લે તેના ચરણ કમળ માં બધું અર્પણ કરી દે અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે હવે આ પોતે જાણી થયા પણ કઈ લોકો ને ગયા સત્પુરુષ કરતા જ નહીં જામીન થયા તો એ પણ સતુ હવે સતુરથી આખ્યા લોકો ગયા છે કોઈ સતુર ગૌર લોકો ત્યાં લખો એ પછી વાઘરી હોય બ્રાહ્મણ હોય જોતા નથી એટલે ગૌર મારજી તો એ બધા કઈ શું કે છે શું કહે છે સત્પુર છે જ કે નિશ્ચિન જેના આત્મા ઉપયોગ કે તો 24 કલાક જેના આત્મા ઉપયોગ શાસ્ત્રમાં નથી સાંભળવામાં નથી થતા અનુભવમાં આવી જેની વાણી છે અંતરની સહા નથી ગુપ્તા છે જ્ઞાની પુરુષ વગર કામ થાય મુક્ત પુરુષ એવું મુક્ત હોય તો આપણે મુક્તિ આપે બંધોરો આપણે શું પડે બંધોરો જોડાયો આપણને તો ભાઈ મુક્ત પણ ગયેલા નહીં મુક્ત પાસે કોઈ પણ ગયેલા નહીં ભૂલ કરી છે આ ના લખવું છે આ કાગળ લખી નથી આપડે ત્યાં તમે ક્યાં લખ્યું છે નકામી મારી ગણા નકામી જયા કાળ લખ્યું છે એમના અનુયાયીઓ તો એમ કે છે ને કે આ કાળમાં કોઈ સદગુરુ બીજું કઈ શોધ માં એમ કહ્યું શું કે છે એમના અનુયાયીઓ એમ કે છે કે આ કાળમાં કોઈ સદગુરુ નથી એટલે ભક્તિ કર્યા કરે છે એ લોકો આ કાળમાં કોઈ સદગુરુ નથી એટલે ભક્તિ કર્યા કરો જામીન તો જામીન થતું જ્યાં સુધી એ લોકો હવે ઠંડુ માને ત્યારે આપણી બોલતા ભરોધન મળતું હોય તો જાણે માર્ગ પામ્યા માર્ગ પામ્યા હોય પુરાવો હોવો જોઈએ ભરોધન મળતું હોય એટલે ઓછું થઈ ગયું હોય તો માર્ગ પામ્યું તો અપમાન કરતા પેલા તો પાપ થઈ જાય અપમાન કરતા પેલા થઈ જાય ને તો અપમાન કઈ કરે તો અસર થઈ જાય અરે 5000 પેલી કપાઈ જાય ગજુ કપાઈ જાય અસર થઈ જાય મારી નો સામી નો જઈને જ ના કહેવાય એક લાખ રૂપિયા કરી હોય અને કપાઈ ગયું અને જો જરા અસર થાય મારી નો શિષ્ય જઈને જ ના હોય શું મારી ખુલાસો આપ્યાનો એવું કે ત્યાં તો કાળા કર્મના ઉડીને આ સિંહ ના કપાયું છે પેલો તો નિમિત્ત છે એમાં પેલા ના આશીર્વાદ આપી છૂટો થઈ જાય કરું છું શું કહે તો ભાઈ પણ આપણને સમજાય ના પડે તો મારી શું કરું અને તમને કહી ચુકીએ કે કાગળ લખવા ઉઠાય વર્ષ શું કાગળ લખવા વાળા અમારે કાગળ લખવા હોય ને અમારે મિત્ર વિભાગ હોય કહી ચુકીએ છતાંય તો ભગવાને અમને કદાચ શું કરવાનું બધું સર થયું કાલથી ચિંતા વગર થઈ જવું છે કાલથી થઈ જવું છે કાલથી ચિંતા વગર હા નહીં એમ મોટા મોટા અહંકાર હોય ચિંતા કે મારે હું જ કરાવું છું અને પોતે ઘરમાં તો ટીકે ચિંતા કરતો નતો કે હું નીકળું છું આ કોણ એ નીકળવાનું છે અને બહાર ગયા પછી દૂધ બુધ મળશે કે નહીં ચિંતા કરતો હતો બુદ્ધિ નથી ઉતારતા સીધો રહેશે ને બુદ્ધિ આવે મોટો થઈ જાય શું જોયે છે કોણ આજે તમારા શું જોયે છે આ મુખ્ય જોયે છે ચિંતા રહે થવું છે કાલ સવાર પછી તમારી વાત વાપર્યા કરો આજે વાત જાગવાની જોયું તમને કેમ લાગે છે એમ દાદા પૂછે છે એવી ઈચ્છા છે ચિંતા રહી થવાની ઈચ્છા છે એકદમ જોઈએ છે ઉધારી માર્ક કોણ પાને કહેવાય રોકે જી પસંદ હતો પાણી પસંદ અત્યારે ખરો કહે પસંદ માં બેઠા છીએ નિરંતર પસંદ વધારે ચપલ જે રોકવાનું કહ્યું તો આપડે એમ રોકીએ કે પોહાય નહીં અત્યારે દુકાન કરે છે ને વધારે પસંદ રોકે પસંદ હતો પામે વસ્તુ પામે એમ અનંત છે ભાગી અમારું ખરેખર અહીંયા આવી ગયા છું મને મોકલ્યા તમને કાલે કેવડાવેલું કે દાદા અહીંયા છે એ લાવી ખોટું છે ને ભગવાન સર્વજ્ઞ ભગવાને જે શાસ્ત્રો કયા છે એના પરથી આપણે સમજીએ સર્વજ્ઞ ભગવાને લેવાની આપણી સમજણ તો અત્યારે તો આપણી સમજણ પૂરેપૂરી ક્યાંથી હોય ભૂલ ના હોય તો પછી આપણે કઈ કરવાનું અત્યારે આપણી સમજણ પૂરેપૂરી ક્યાંથી હોય કરવાનું કઈ જો પૂરેપૂરી સમજણ હોય પછી કરવાનું કહેતું કે કઈ પછી હીરા ખરીદા લે કરે હીરા લો છે કાચ લે છે ખબર પડે તું ને એના માટે યોગ્યતા મેળવવી જોઈએ એના માટે યોગ્યતા મેળવવી જોઈએ એના માટે યોગ્યતા મેળવવી જોઈએ યોગ્યતા યોગ્યતા નથી લાગે ચિંતા થાય કોઈ પણ જાતની યોગ્યતા કોઈ પણ જાતિ ધર્મી તરીકે હું શું તરીકે ના કહેવાય, મુમુક્ષુ તરીકે ની સત્તા નથી. કેમ સીધા હીરા પારખવા હોય તો હીરા વાળા ને ત્યાં જરા પેલા સર્વિસ કરવી જોઈએ. પેલા હીરા પારખવા હોય તો હીરા વાળા ને ત્યાં પેલા સર્વિસ કરવી જોઈએ ને, જ્યાં આપણને જ્ઞાન મળે, જ્ઞાન મળે, એવી થવું પડે. ઘરે જવું પડે ને, ઘરે ના થાય ત્યારે શું કરવું પડે? હીરા પારખી ના શકે સાહેબ. તમારી તમે તમે તો મોટા છે તો તમને ઠીક લાગે હીરો તે તમને આપો. કઈ શું કહ્યું? હારી બુદ્ધિ લઈ મૂર કઈ કરી શું કર્યું? વિશ્વાસ રાખીને કરવું પડે. વિશ્વાસ ના થયો જ્ઞાની ના થયો સુધર છે. જ્યાં મુક્તિ આપે ત્યાં પણ પાછળ ના થાય, ક્યાં પાછળ થશે? નક્કી કરી લે આજે દાદા. કલ્યાણ થઈ ગયું ને? કલ્યાણ લેવાનું લીધું ને, એના પછી જોવા નહીં આવેલો. અત્યારે જે વાત છે એમાં શું શું ગમ્યું બધું ગમ્યું સર્વજ્ઞ ની શ્રદ્ધા બરોબર છે. સર્વજ્ઞ ની શ્રદ્ધા અજ્ઞાન આપણે વિતરાગની શ્રદ્ધા કેમ કહેવાય? એ કઈ અજ્ઞાન તમને આવી વિતરાગ વિતરાગ નો કહેલો શ્રદ્ધા પણ ના કહેવાય જેની આજ્ઞા આપણે પાસ થયા. એ કઈ આજ્ઞા પાડી તમે સર્વજ્ઞ ને એ મને કહો. જગત માં જીવો જ્યાં સુધી કર્માધીન છે ત્યાં સુધી તો એની ઈચ્છા હોય કદાચ ન થતું હોય એવું પણ બને એમ કે. જગત માં જીવો જ્યાં સુધી કર્માધીન છે ત્યાં, જગત ના જીવો જ્યાં સુધી કર્માધીન છે ત્યાં સુધી એની ઈચ્છા હોય તો પણ કદાચ ન થાય. ઈચ્છા હોય તો પણ ના થાય. અહીંયા આગળ ઈચ્છા હોય ના થાય નહીં. ગુસ્સો કરવો હોય તો ઈચ્છા હોય તો કઈ શકે. ગુસ્સો નથી કરવો એટલે ના થાય. અને રૂપિયા બેંક માં રૂપિયા 20,000 ગણવાના હોય રૂપિયા ના થાય ને શું કરે? બરાબર ભૂલાશે. માણસ એવો ઉલ્લાસ માં આવે બધું આખું જગત ભૂલી જાય વગર તને હાથે. પણ હું ભાઈકાર માં ગુજરાત નો એક સરેજો સમજો હોત, સરેજ્ઞ નો એક જ આજ્ઞા પાડી હોત તો એનો ભાવ હોત, સત્ય વસ્તુ ગ્રહણ કરવાનો ઉલ્લાસ હોત, સરળતા હોત, શું હોત? કઠોરતા ના હોય, સરળતા હોય, હોય કયો ગુણ એ શું છે? હોય તો મને બતાડો. એક ગુણ હોય મારે નમસ્કાર. સર્વજ્ઞાન ખોટો ભગવ છે એને શું વાત છે? એટલે પાત્રતા ના લક્ષણો શ્રીમદ જે લખ્યા છે ને, આટલા ગુણો જે આત્મા માં હોય એ તત્વ ને પાત્ર છે. દર્શન કરું નારી પુરુષ એ ગુણા ના હું છો કે નથી કરું. વાત તો બધી મોટી બની ગઈ, આપડી પાસે ચિલક છું, ચિલક માટે નહીં પણ વાતો વાત મજૂરો મહેનત કરે અને આપડે આ વસ્તુ દ્રષ્ટિમાં રાખીને કરીએ એમાં બે ફરક તો ખરો ને. રીત જ જાણે છે, આ રીત જ જાય ને, રીત જ જાણે. જે અજ્ઞાની અને જ્ઞાની બે માં ફરક ખરો છે, અજ્ઞાની અને જ્ઞાની માં ફરક તો ખરો ને. જ્ઞાની છે કે જ્ઞાની છે કે જ્ઞાની તો સર્વ પ્રકારે મુક્ત જ છે. તો જ્ઞાની નો વિરહ છે, જ્ઞાની નો વિરહ છે કોઈ, જો જ્ઞાની નથી તો જ્ઞાની નો વિરહ છે, જ્ઞાની નથી તો જ્ઞાની નો વિરહ. વાત તો સમજવી પછી, એક દાડો ને આ દેવાની વ્યવસ્થા પછી, પણ આ વાત તો સમજવી પછી, વિતરાગ ની વાત સમજાવે તો ચાલવાનું. સર્વજ્ઞ કેવું કે હું સર્વજ્ઞ માનું છું, એ તો સર્વજ્ઞને અપમાન કર્યા બરોબર. એક એક જગડા જ્ઞાન પર અપમાન કર્યા, એક જ આજ્ઞા વરણ, એક બહુ થઈ ગયું ભગવાન અતિ બધી આજ્ઞા છે. એક પાસે અને એક કઈ પાસા હોય ને કહેતા સાથે કહી દીધું, એક પાડું મારી પાસે લાવું એમ કહી દઉં, પુત્ર એક પાડો તો તમે નમસ્કાર. હા તો મનમાં સંતોષ રાખીએ ને અસંતોષ રાખવી જોઈએ, એટલું છે. તો બધાને પડામાં વાત તો સમજવી પડશે, ના જ ભાઈ તો તમને કેમ લાગે? બરાબર છે, બરાબર છે કે તમે સમજ્યા તાર ઉકેલાવ્યું? ના દાદા, હે બધો ઉકેલ આવી ગયો. સમજ્યા પછી જ ઉકેલ આવે, સમજ્યા આપણે ઉકેલ કેવી રીતે આવે? તમારો ઉકેલ આવ્યો ત્યારે રોવાની. હા દાદા, હે અને પાછળ ના ભાઈ પાંચ આજ્ઞા આપું ને, તો ઇલકુલ હેલી ન ખબર પાડી કહી દઉં છું. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તો બીજું બધું ધર્મ જ નહીં, પુસ્તક પુસ્તકો ધર્મ નથી. પુસ્તકો થી આપણે ટાઈમ શાંતિ રહે, એ ટાઈમ સારા પુસ્તક વાંચી હોય જ્ઞાની કોઈ શાંતિ રહે, અને તે તો ભારતીય ની વાત વચ્ચે તો શાંતિ રહે. એટલે એથી આપણે આમ સમજણ આવી ગઈ કહેવાય નહીં, શાંતિ તો બે પુસ્તક વાંચે શાંતિ થાય. પણ આજ્ઞા પાડી ને એટલું જ જોવાનું, એક આજ્ઞા જો પાડી હોય પ્રપાવજી ની, પ્રપાવજી નું કહેલું એક શબ્દ જો કરે પામ્યો હોય તોય બહુ, એનો વિરોધ ના ચાલ્યો હોય તોય બહુ થઈ ગયું. પ્રભાવજી કોઈ કઢી મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે, જે બંધન છે એમ અમારું હૃદય છે, કઢી મૂર્તિ વગર જ બધું કરવામાં આવે. યાદ કરે ને આ કહેલું છે, એક અત્યારે માને હોય તો કલ્યાણ થઈ જાય, કેવા જ્ઞાની પણ થઈ જાય. કેનો દોષ છે આ પાછળ? ફરવાસ નો દોષ, ફરવાસ નો. તમને જરૂરી કોને દેખાડે? રૂપાલજી નો દોષ છે ને ફરવાસ નો? ફરવાસ નો જ છે ને, દુનિયા કોને બનાવી લાગે? આ દુનિયા કોને બનાવી લાગે? જીવનાદી જગત અનાદિ, જીવનાદી જગત અનાદિ, જીવનાદી જગત અનાદિ. જે મોક્ષ નો ઉપાય ચૌદ ગુણ સ્થાને બતાવ્યા છે એનું શું કરવાનું પછી? તો જીવે યોગ્યતા મેળવવા માટે ચૌદ ગુણ સ્થાને બતાવ્યા છે. જીવે યોગ્યતા મેળવવા માટે ચૌદ ગુણ સ્થાનો બતાવ્યા છે, તો એને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? ગુણસ્થાનો, ચૌદ ગુણસ્થાનો, એ જે જે કરશે ને એના કરતા પહેલું ગુણસ્થાનું મજબૂત થયા કરશે. જે જે કરશે શાસ્ત્ર વચ્ચે તો પહેલું ગુણસ્થાન મજબૂત કરશે. તો પછી સામર્થ્ય યોગ મજબૂત નથી, જે ઢીલું હતું ને ઘોડા પાસે રાખશે. શું કરે? કારણ પોતાની સમજણી કરે, શું કરે છે? સદંતી કરે છે. વિચારી ભગવાન તો એ જ માર્ગે ગયા છે બધા. સચંદ નહી આવું, સચંદ નહી એટલે આ ચૌદ ગુણતા ને પોતાની દાપણથી, પોતાના દાપણથી કરવામાં આવે છે. પ્રસન્ન કરી ચૌદ ગુણતા છે એ પ્રસન્ન કરવા માટે નથી. ચૌદ ગુણતા તો જીવ ને ઉતરો તર ઊંચી આગળ આગળ પોતાના દાપણે જે કઈ કરવામાં આવે છે તે ભયંકર નુકસાન કરતા છે. પછી ધર્મ કરતો હોય તે નુકસાન. પોતાના દાપણે નહીં, વિતરાગી ભગવાન કહેલા છે એ માર્ગે. વિતરાગી ભગવાન ને કહેલા છે એ માર્ગે, પોતાના દાપણે નહીં સમજ પડે છે. કહેલો તો નથી સમજ પડે. આ કવિકાળ માં તો એટલી સભા જેવી કોઈ કોઈ કોઈ નાની પુરુષ ની મારફત માધ્યમ નામ એના થ્રુ વાત છે. પોતાની બુદ્ધિ નહીં સમજાય ગયા. હું પણ આત્મા સુધી જ વાત એ કહ્યું છે કે જયારે જ્ઞાની માર્ગ ન હોય ત્યારે એમના કહેલા જે શાસ્ત્રો છે એ જ આત્મા સુધી માં જ કહ્યું છે કે જ્ઞાની માર્ગ ન હોય, જ્ઞાનીઓ ન હોય, જ્ઞાનીઓ ન હોય ત્યારે એમને જે કહેલા જે શાસ્ત્રો છે એ ગ્રહણ કરવા, એ વાંચવા, વિચારવા. એમને કહેલા એટલે જે જ્ઞાનીઓ એ કહેલા છે. એટલે શ્રીમદે એમ કહ્યું છે આત્મા સુધી માં કે જ્ઞાનીઓ ન હોય તો જે જ્ઞાનીઓ એ કહેલા જે શાસ્ત્રો છે એ વાંચવા, એ પ્રમાણે વર્તન કરવું. હા પણ શું કરે છે? ના હોય ત્યારે કહ્યું, ના હોય ત્યારે કરવાનું, હોય તો કરજો, ફરી કાઢજો. બીજું કઈ જરૂરત ના કરે, બીજું જગત એવી જગત માં વસ્તુ છે તો તારે કહેલાશું. એ તો શાસ્ત્રો વાંચવાના તો એક અક્ષરે જો કરવા જો સમજેલો માણસ કોઈ હોય તો મને બતાવો. શું આ તો પોતાની મારે માની બે સમજો છું, સમજો છું, સમજાણ ફળ છું, સમજાણ ફળ છું. આ ડોક્ટર શાસ્ત્ર હોય છે, ડોક્ટર ના પુસ્તક હોય છે, એમાં જોઈ દવા દવા ઉતારી દઈએ અને આપડે પ્રિસ્ક્રિપ્શન બનાવી દઈએ તો અને આ શાસ્ત્ર એટલા બધા એ હેલો છે કે એમાંથી પી ગયા તમે સિસ્ટમ બનાવી મિનિટ પણ ના બનાવાય. આપે કહ્યું ને કે એક એક વસ્તુ લઈને શબ્દ હોય તો એક વાક્ય ગ્રહણ કરીને દરરોજ એની પછાડે તો શું છે? મોક્ષ કયો નીચ શુદ્ધતા, પોતાની શુદ્ધતા દિવસે દિવસે વધારતો જાય તો એ મોક્ષ નજીક પહોંચતો જાય છે. મોક્ષ નીચે શુદ્ધતા બુદ્ધિ થી હિંસા કરશે જુદા પાછા. આત્મધ્યાન રુદ્રધ્યાન ખરાબ છે એટલા જ માટે મુક્ત થઈ જવાતું ને. એ જ રોગ છે ને, એ જ રોગ છે ને. હા ભાઈ, એ તો એ જ બંધ થઈ જાય. આત્મધ્યાન કરવા હોય તો ભાઈ તારું કામ નથી મુક્ત ની વાત. બંધ થઈ જાય તો કલ્યાણ થાય, બંધ થઈ જાય તો કલ્યાણ, બંધ થઈ જાય તો કલ્યાણ થઈ જાય ને. શાસ્ત્ર વાંચવાનું ફળ જો આ બંધ ના થઈ જતો હોય તો શાસ્ત્ર વાંચવાનું ફળ નકામ ગયું. હા તો હું એ જ કહું એટલે એ તો બંધ કરવા જ જોઈએ ને. એમ જો એ જો ના બંધ કરે તો પેલો બંધ થઈ જાય. એમ એ બંધ કરવા જ જોઈએ ને. બસ તો થઈ જતું હતું ને, થઈ જતું. આપડે એજ પૂછીએ છીએ, ના થતા વાંધો નથી. તો તમે તો કઈ થાય છે તમારે વાત કરી પડી. પ્રયત્ન કરવો જોઈએ નહીં. પછી પાંચ સમય કારણો જે છે એમાંથી પુરસાદ શબ્દ કાઢી નાખવો પડશે. પુરસાદ પણ જે દિશા ભૂલ ને ખબર શું પડે કે ઉત્તર જવાનું જાય કઈ બાજુ છે? જીવ માત્ર બધા દિશા મૂળ થયેલા છે. એ જે પૂછાત કર્યો છે, ઊંધો જ પૂછાત કર્યો. ભગવાન નો રસ્તો ખોટો, ભગવાન નો રસ્તો ખોટો, ભગવાન સાચો. આ કારણે માટે નથી, આ કારણે માટે કપાલ દેવ કર્યો છે. તે માર્ગ કેમ 21,000 વર્ષ સુધી ચાલશે, એ કેમ માર્ગ ખોટો? 21,000 વર્ષ સુધી ચાલશે એ માર્ગ કેમ ખોટો? એનો અર્થ એટલું કે ધર્મ રહેશે એટલે પુણ્ય બંધાશે. અને મોક્ષ માર્ગે ચાલુ હશે, પણ જો કદી જ્ઞાની પુરુષ હોય તો એકાવતારી થઈ નહીં જઈ શકે, કે સીધો મોક્ષ માં નહીં જાય. જ્ઞાની પુરુષ હોય તો ધર્મ રહેશે. ક્યારે આવશે સચિદાનંદ? બકરી ભાઈ ધીરે ધીરે ભાઈ બકરી ભાઈ ધીરે ધીરે ભાઈ ગુજરાતમાં ગુલાબ નો છોડ, ભાઈ ધીરે ધીરે ભાઈ ગુલાબ નો છોડ, ધીરે ધીરે ભાઈ સિદ્ધાર્થમાં તમે ભગવાન ના ફાધર છો, એ ધીરે ધીરે ઉપાય છે. રિયલ રૂપાય બીજું સુધારમાં એટલું બીજું વિશેષણ હોય જ નહીં. બધા આ જેટલા વિશેષણ છે રિલેટિવ ભ્રાંતિ નો છે બધા ખરી ખબર ને. હું તમને 5 આજ્ઞા આપવા માંગુ છું, તમે 2 આજ્ઞા આપી રિલેટિવ ને રિયલ બે જુદા જુદા હવામાં અભ્યાસ રાખવાનો. ચાલો હેન્ડલ બારો વચ્ચે નવે નવું છે ને સજ્જ બારો. સારા તું એવું પાઈન્ટ તો સરળ થઈ સરળ સર નિરે પાઈન્ટ રન નિયર રૂપાઈ. હવે આ ગતિ તમે મૂકશે એટલે તમારે બદલ હું થશે એવું કોઈ પણ ટકા નહીં. બદલ સરળ થઈ ગયું છે બધા. કોઈ જાતિ હા ભાઈ અમારી આજ્ઞા 5 આજ્ઞા આપીએ છીએ. કોઈ જાતિ આદિ વ્યાધિ ઉપાધિ હશે નહીં અને સંસાર સારા સાર ચાલશે. આજ્ઞા પાલ જોવા બહુ પ્યારી છે. એમાં 2 આજ્ઞા આપી કે રિલેટિવ વ્યુપોઈન્ટ રિયલ વ્યુપોઈન્ટ થી બહાર નીકળતા જોતા જોતા જજો. ગાય ભેંસ બધામાં રિલેટિવ વ્યુપોઈન્ટ થી ગાય ભેંસ દેખાય, રિયલ વ્યુપોઈન્ટ થી સિદ્ધાર્થમાં દેખાય. તો કહ્યું રિલેટિવ વ્યુપોઈન્ટ ચામડા જ્ઞાનથી દેખાય અને રિયલ વ્યુપોઈન્ટ અંદરના અંદર જ્ઞાનથી દેખાય. રિયલ શક્તિ કહેવાય છે. પણ અમારે આજ્ઞા મળે છે તો કોઈ ચિંતા ના થાય, એક પણ ચિંતા ના થાય એવા વિજ્ઞાન છે. કાપી ને કહી દેજો સંસારમાં બેઠા પણ નક્કી અત્યારે આવે નહીં. સંસાર પણ સારો ચાલે. હવે સીધી આજ્ઞા આપું છું. કઈ કઈ કઈ કઈ રિલેટિવ બીજું થશે. આ તમે અત્યારે કોણ કરાવે છે? આ તમારું લોકો જાણે છે. તમારે હું કમાયો હું કમાયો હું કમાયો કર્યા છે તો કોણ જાણી ને ભગવાને લાગી. હવે આડું બોલે નહીં પોતાની ભૂલ ને આખે બીજા નાખે એ હિન્દુસ્તાન કરે નાકા ટકા થયા હરીજી તમારી અંદર પ્રેરણા છે એવા થી શક્તિ તેના આધારે હરી વિશાળ વ્યવસ્થિત વ્યવસ્થિત જ કરાય છે.